શ્રીમચ્છારદપૂર્ણચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતાં સદભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સંતો, ધનુર્માસમાં ઓનલાઈન કથા શ્રવણ કરી રહેલા સર્વે વહાલા ભક્તજનો, બધા ભક્તોને જય સ્વામિનારાયણ. પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ પવિત્ર ધનુર્માસમાં એ તરોડા ગુરુકુલમાં પૂજ્ય ગુરુ મહારાજના સાનિધ્યમાં આ ભગવાનની કથાનો પ્રારંભ કરતા આજે અધિક આનંદ છે. કારણ કે આ કથા જેમની સ્મૃતિમાં થઈ રહી છે એવા શ્રી કલ્યાણજી બાપા રાંચીવાળા, એ મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના એ પરમ કૃપાપાત્ર શિષ્ય હતા. જેઓ સંસારમાં જનક રાજાની જેમ નિર્લેપ રહી અને ભગવાનની ભક્તિ કરી, એ ખૂબ સુખી સંપન્ન હતા. છતાં પણ એમણે એવા ભગવાન રાખ્યા, ભગવાનની એવી ભક્તિ કરી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એને સ્થાપેલ રાજકોટ ગુરુકુલ સંસ્થામાં એમના વિકાસમાં આ પરિવારની ઘણી મોટી સેવા રહી. આવા એક આદર્શ ભક્ત અક્ષર નિવાસી કલ્યાણજી બાપાની સ્મૃતિ આ ધનુર્માસની કથામાં જોડાયેલી છે અને એમની સ્મૃતિમાં આ કથા કરવાનો અવસર મળ્યો છે એનો અમને વિશેષ આનંદ છે. કલ્યાણજી બાપાના સુપુત્ર ભાઈ શ્રી પ્રવીણભાઈ કામલિયા, તેઓએ પિતાનો અધ્યાત્મનો વારસો જાળવ્યો છે. ભગવાને એમને ખૂબ સુખિયા કર્યા, આગળ વધાર્યા, સમાજમાં પણ એમનું બહુ મોટું સ્થાન, સાથે સાથે એમણે સત્સંગ પણ એવો જાળવ્યો છે. ભગવાન અને સંતોમાં એમને હેત છે. અને આજે આનંદ એ છે કે પિતા દાદા કલ્યાણજી બાપા અને પિતા પ્રવીણભાઈ એમનો સત્સંગનો વારસો એમના સુપુત્રો મારે ભાઈ શ્રી મનોજભાઈ, કૃણાલભાઈ અને મયંકભાઈ દેશ વિદેશમાં રહે છે, સુખી પરિવાર છે, છતાંય એમણે દાદાનો પિતાનો અધ્યાત્મનો વારસો જાળવ્યો છે અને આજે આ પરિવાર આ ધનુર્માસની કથાના યજમાન છે. ધનુર્માસમાં પ્રારંભના દિવસોમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિસ્મરણદાસજી સ્વામી એ કથા કરશે. એમણે વિષય બહુ સરસ પસંદ કર્યો છે કે મુમુક્ષુ અને જિજ્ઞાસુ દૈવી આત્માઓને અધ્યાત્મને માર્ગે ઉઘાડ થાય એવા વિષયો ઉપર વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય સાથે પૂજ્ય શાસ્ત્રી હરિસ્મરણદાસજી સ્વામીની કથા સાંભળીને આપ સૌ ખૂબ રાજી થશો એવો મને વિશ્વાસ છે. ધનુર્માસના છેલ્લા દિવસોમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના જીવન કવન આધારિત કથા કરીશું. નિષ્કુળાનંદ સ્વામીનું જીવન એ ખૂબ પ્રેરણાદાયી છે, મહારાજમાં હેત કરાવનારું છે, આ જગતમાંથી વૈરાગ્ય કરાવનારું છે. અને કેવા વૈરાગ્યવાન મહારાજના એક મહાન સંત, એમના જીવનની કથા સાંભળીને આપણને મહારાજમાં હેત થશે, મહારાજનો નિર્વિકલ્પ નિશ્ચય થશે એવું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન છે. સ્વામીના જીવન આધારિત એ મહારાજની કથાઓ આપણે ધનુર્માસના છેલ્લા દિવસોમાં શ્રવણ કરીશું. કથા શ્રવણ કરી રહેલા સૌ ભક્તોને અત્રેથી પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજ્ય સંતો એમના જય સ્વામિનારાયણ સાથે આપણે હવે ધનુર્માસની આગળની કથા પૂજ્ય શાસ્ત્રી હરિસ્મરણદાસજી સ્વામીના મુખે સાંભળીશું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્યેસ્તવે વેદે સાંગ પદક્રમોપનિષદેર્ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યસ્યાંતમ ન વિદુ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અનંત કોટી બ્રહ્માંડના પાલક પોષક પરમ પિતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામસ્થ જેમણે આ લોકમાં પધારી અનંત કાળ સુધી મુમુક્ષુઓને મોક્ષનો માર્ગ પ્રદાન કર્યો એવા પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ ગુરુદેવના કાર્યનું આજે પણ એવી જ રીતે સંવાહન કરી રહેલા પૂજ્યપાદ ગુરુ મહારાજ ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય પરમહંસો તથા ધનુર્માસની આ કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તજનો બધાને જય શ્રી સ્વામિનારાયણ. હિન્દુ સંસ્કૃતિના એક મહાન સંત રામકૃષ્ણ પરમહંસ એક દિવસ પોતાના આશ્રમમાં બેઠા હતા. એ વખતે એક શ્રીમંત શેઠ એમની પાસે આવ્યા, આવી પગે લાગ્યા, પૂછ્યું, પેલા સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ એ જ તમે? હા હા, હું એ જ. મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન સાક્ષાત દર્શન આપે છે, તમારી સાથે વાતો કરે છે. હા, ભગવાન મને દર્શન આપે છે, વાતો કરે છે. તમારું એક કામ કરશો? શું? હવે જ્યારે તમને દર્શન આપે ત્યારે તમારા ભગવાનને કહેશો કે મારા ઘરે આવે. રામકૃષ્ણજી થોડું કહીશા, પછી કીધું, સારું, હું તમારા ઘરે મોકલીશ, પણ પેલા મને તમારા ઘરનું સરનામું આપો. એટલે પેલા એ તો તરત પોતાના પાકીટમાંથી પોતાના બંગલાનું કાર્ડ આપ્યું અને રામકૃષ્ણ પરમહંસજીના હાથમાં મૂક્યું, લ્યો આ મારું સરનામું. નહીં નહીં, આ તો તમારા બંગલાનું સરનામું છે, હું તમારું સરનામું માંગુ છું. એટલે પેલા થોડોક વિચાર કર્યો ને એમ થયું કે ઓફિસનું સરનામું આપું, એમ કરીને બીજું કાર્ડ કાઢ્યું ને કીધું કે આ મારા ઓફિસનું સરનામું. મારે ઓફિસનું સરનામું નથી જોતું, મારે તમારું સરનામું જોઈએ છે. એટલે પછી તો બહુ વિચાર કર્યો ને પછી કારખાનાનું કાર્ડ કાઢીને આપ્યું, લ્યો આ મારા કારખાનાનું સરનામું, આ ત્રણ માંથી કોઈ પણ એક જગ્યાએ જ હું હોઉં છું, એટલે આ રાખો સરનામું. નહીં નહીં, મારે કારખાનાનું બંગલાનું કે આ સરનામું નથી જોતું, મારે તમારું સરનામું જોઈએ છે. પેલા શ્રીમંત શેઠે હાથ જોડ્યા, પગમાં પડી ગયો, અરે પરમહંસજી તમે શું કહો છો મને સમજાતું નથી, કંઈક સમજાય એવી રીતે કહો. તમે જે અત્યાર સુધી સરનામું આપ્યું એ તો બંગલાનું, કારખાનાનું કે તમારા ઓફિસનું સરનામું છે, હું તો તમારું પોતાનું સરનામું માગું છું. તમારું પોતાનું સરનામું એ તમારા હૃદય કમળમાં બેઠેલો એ આત્મા છે. અને જે દિવસે, યાદ રાખજો, જે દિવસે એ આત્માનું સરનામું તમને મળી જશે તે દિવસે મારે ભગવાનને કહેવું નહીં પડે, તમને દર્શન આપે, ખુદ ભગવાન એ તમને દર્શન આપવા માટે પધારશે. વાલા ભક્તજનો, આ કોઈ એક શ્રીમંત શેઠની વાત નથી, આ તો આજે હિન્દુસ્તાનના એક એક માનવીની વાત છે. આજે સમાજમાં જેમ તેમ ભૌતિક વાદ વિકાસ પામતો જાય છે તેમ તેમ માણસ એ પોતે પોતાનાથી દૂર થતો જાય છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી છે, પરંતુ અધ્યાત્મ ક્ષેત્રે એટલું જ એ ક્ષીણ થતું ગયું છે. આજે માણસ વિજ્ઞાનના સહારે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શક્યો છે, પરંતુ પોતાના જ હૃદય કમળમાં બેઠેલા આત્મા સુધી નથી પહોંચી શક્યો. આજે માણસ એ ટેકનોલોજીના સહારે એ કરોડો પ્રકાશ વર્ષ દૂર એ પ્લુટો અને યુરેનસ જેવા ગ્રહોના દર્શન કરી શકે છે, પરંતુ એ જ માણસ પોતાના આત્મામાં બેઠેલા પરમાત્માના દર્શન નથી કરી શકતો. આજે માણસે પોતાના ભૌતિક જીવનમાં 3G અને 4G ને લાવી દીધા છે, પરંતુ હજુ સુધી પોતાના જીવનમાં, પોતાના અધ્યાત્મ જીવનમાં એ શ્રીજીને નથી લાવી શક્યો. આ શું છે? બસ આજ ભૌતિક ક્ષેત્રે વિકાસ તો અધ્યાત્મ ક્ષેત્રે એની ક્ષીણતા. આ છે આપણા વિશ્વની આ દયનીય પરિસ્થિતિ. ભૌતિક ક્ષેત્રે માણસ સફળતાના શિખર સુધી પહોંચી શક્યો છે, પરંતુ અધ્યાત્મ ક્ષેત્રે એમણે પ્રથમ ઈંટ મૂકવાનું પણ શરૂઆત નથી કરી. ત્યારે વાલા ભક્તજનો, આજે આપણે આ ધનુર્માસની આ પ્રવચન માળામાં અધ્યાત્મની ઇમારત ઉભી કરવી છે. એક પાયાથી માંડી અને ઇમારત ટેરેસ સુધી એક એક બાબતને આપણે શાસ્ત્રીય રીતે, સ્પિરિચ્યુઅલી, વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિકલી અને મનોવૈજ્ઞાનિક રીતે એટલે કે સાયકોલોજીકલી જાણવા માણવાનો પ્રયત્ન કરીશું. આજે વાસ્તવિકતા શું છે એ આપણે સાથે મળી અને નક્કી કરીશું. તો તૈયાર છો? થઈ જાઓ તૈયાર. ત્યારે આપણી આજની અધ્યાત્મરૂપી ઇમારતની પ્રથમ ઈંટ છે સ્વયંની ઓળખાણ, સેલ્ફ રેકોગ્નાઇઝેશન. હુ એમ આઈ, હું કોણ છું? કારણ કે અધ્યાત્મ શબ્દનો જ અર્થ એમ થાય, અધિ પ્લસ આત્મા ઇઝ ઇક્વલ ટુ અધ્યાત્મ. અધ્યાત્મ, આત્મ સંબંધી જ્ઞાન એને અધ્યાત્મ કહેવાય. તો અધ્યાત્મની પ્રથમ ઈંટ એ જ થાય કે પોતાના આત્માનું પોતાનું જ્ઞાન. મારો જન્મ એ શા માટે થયો છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારો જન્મ થવો એ કઈ આકસ્મિક છે કે પછી કઈ પ્રયોજન ખાતર મારો જન્મ થયો છે? મારા જન્મ પછી મારા જીવનનો હેતુ શું છે? મારા મૃત્યુ પછી મારું અસ્તિત્વ છે કે નથી? અને જો છે તો ક્યું છે, કેવું છે, કઈ રીતે છે, ક્યાં છે? મારા જન્મ થયો એ પહેલા મારું અસ્તિત્વ હતું તો કેવી રીતે હતું? આવા અનેક વિચારો અને અનેક પ્રશ્નો એ આપણા માનસપટ ઉપર થાય જ્યારે આપણે અધ્યાત્મની વાત કરીએ. ત્યારે આ પ્રવચન માળામાં આપણે એક પછી એક આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન થતું જશે. ત્યારે આજે આપણે સહારો લેશું સર્વ શાસ્ત્રોના સારરૂપ આપણા વચનામૃત ગ્રંથનો, હિન્દુ ધર્મના શાસ્ત્રોનો અને થોડીક આપણી લોજિકલ બુદ્ધિનો. ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન એ છે કે હું કોણ છું? હુ એમ આઈ? અને હું ક્યાંથી છું? ફ્રોમ વેર એમ આઈ? કે હું ક્યાંથી આવ્યો છું? તો આ બેમાંથી પહેલી વાત આજે, હુ એમ આઈ, હું કોણ છું, આ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે ગ્રીક તત્વચિંતક સોક્રેટિસ ઘણી વખત કહેતા કે લાઈફ વિધાઉટ સેલ્ફ રેકોગ્નાઇઝેશન ઇઝ વર્થલેસ. જીવન એ જો પોતાની આત્માની ઓળખાણ વિનાનું જીવન હોય તો એ નકામું છે. કોઈકે ખૂબ સરસ કહ્યું છે, ગોળ એ ગોળ નથી જો એમાં ગળપણ ન હોય, મરચું એ મરચું નથી જો એમાં તીખાશ ન હોય, મીઠું એ મીઠું નથી જો એમાં ખારાશ ન હોય, એમ જીવન એ જીવન નથી જો એમાં જીવની ઓળખાણ ન હોય. ત્યારે આજે આપણે એ જીવની ઓળખાણ કરવી છે. કદાચ તમે બધા એ અધ્યાત્મ જીવન સાથે, અધ્યાત્મ લાઈફ સાથે જોડાયેલા છો, એટલે શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા એટલું તો જાણ્યું જ છે કે આપણે આ દેહ નથી, હું આત્મા છું. પણ હજી બુદ્ધિમાં એ દ્રઢતા નથી હોતી, આ શરીર એ મારાથી જુદું છે અને હું આત્મા છું. ધારો કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે કોઈ એક તમારી પાસે રોલ્સ રોય કાર છે, ધારવાની વાત છે, સ્વપ્નમાં નહીં ચડી જતા. નહીં તો ઘણા એ ધારવાની વાત આવે ને ત્યારે સ્વપ્નમાં ચડી જાય ને એવા વિચારમાં ને દિવા સ્વપ્ન જોવા મળે. એક જણો વિચારતા બેસી ગયો અને આમ ક્યાં પહોંચી ગયો અને એને એમ થયું કે હું તો એ સરસ મજાની સુરતની સૂતરફેણી ખાઉં છું. પછી તો વિચારમાંથી જાગ્યો અને જોયું તો પોતે પોતાનું જે બેડનું ઓસિકું હતું એનું કવર ખોલી અને રૂ મોઢામ નાખતો હતો. એટલે ઘણા વિચારમાં વિચારમાં ક્યાંય પહોંચી જાય. એટલે આપણે ત્યાં ધારવાની વાત છે કે આપણે ધારો કે રોલ્સ રોય કારમાં બેઠા છીએ અને કાર ચલાવીએ છીએ. તો હવે રોલ્સ રોય કાર અને માણસ આપણે એ બંને એક છીએ કે જુદા જુદા? હેલો, જુદા જુદા, બંને જુદા જુદા છીએ. અમે અને રોલ્સ રોય કાર એ બંને જુદી જુદી છે. બસ એવી જ રીતે આપણો આત્મા અને આપણો આ શરીર એ બંને જુદા જુદા છે. હવે ડ્રાઈવર કારમાંથી નીકળી જાય તો પછી કાર ચાલે? નો ચાલે. કારની ગતિ અટકી જાય. બસ એ જ રીતે જ્યારે આપણો આ જીવાત્મા એ આ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે આપણા આ શરીરની ગતિ અટકી જાય છે અને એ જ ક્ષણે શરીર છે એ સડવા માંડે છે. સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે આપણે આત્મા છીએ અને દેહ આપણાથી તદ્દન જુદો છે. ચાલો આના પછી બીજો એક તમને પ્રશ્ન પૂછું. આ દ્વારા તમને જીવ અને આત્માનું મિકેનિઝમ એકદમ ક્લિયર થઈ જશે. આપણે જાણીએ છીએ જન્મ અને મૃત્યુ આ બે શબ્દથી આપણે ખૂબ જ પરિચિત છીએ. પણ હવે જન્મ થાય ત્યારે શું થાય છે? જન્મ થાય ત્યારે આપણને કોઈ સ્થૂળ શરીર એ દ્રષ્ટિગોચર થાય છે. એક નાનકડું બાળક એ આ દુનિયામાં અસ્તિત્વમાં આવે છે. સ્થૂળ શરીર દ્રષ્ટિગોચર થાય છે. મૃત્યુ થાય ત્યારે શું થાય છે? ત્યારે પણ એ સ્થૂળ શરીર તો ત્યાં જ હોય છે, એ પણ આપણને દ્રષ્ટિગોચર છે. તો પછી જન્મ થયો કોનો અને મૃત્યુ થયો કોનું? જવાબ આપો. બસ આ જ સમજવાનું વાત છે. જન્મ થાય છે ત્યારે દેહનું જીવમાં દેહમાં જીવનો પ્રવેશ છે અને મૃત્યુ થાય છે ત્યારે દેહમાંથી જીવ નિસરી જાય છે. ચાલો કદાચ હજી ન સમજાયું હોય તો ગીતાના ભગવાન શ્રી કૃષ્ણના દ્રષ્ટાંત દ્વારા તો સમજાય જ જાય. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે વાસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરો પરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ નન્યાનિ સંયાતિ નવાનિ દેહિ. દિવાળીના દિવસો હમણાં જ ગયા, ઘણા આમાં નવા કપડાં ખરીદાય છે. નવા કપડાં ખરીદી અને આપણે પહેરીએ છીએ, પછી જે એ કપડાં 2-3-4 વર્ષે જ્યારે જૂના થાય ત્યારે એ કપડાંને આપણે ફેંકી દઈએ છીએ, કાઢી નાખીએ છીએ. એમ આ શરીર છે એ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે નવું શરીર પ્રાપ્ત થાય છે. એટલે આપણો આત્મા એ શરીરને પહેરે છે જેમ આપણે કપડાં પહેરીએ તેમ. પછી ધીરે ધીરે ધીરે ધીરે 50-60-70 જ્યારે શરીર ખખડી જાય પછી આપણે એ જીર્ણ થયેલા શરીરને જેમ આપણે જીર્ણ થયેલા કપડાં ફેંકી દઈએ છીએ એમ આપણે એને ફેંકી દઈએ છીએ અને આપણું જીવાત્મા એ શરીરથી જુદો થઈ અને નવા કપડાં એટલે કે નવા શરીરમાં જાય છે. ત્યારે આ શરીર અને આત્મા આ બંને જુદા છે અને આપણે આત્મા છીએ. ઉપનિષદમાં ખૂબ સરસ એક દ્રષ્ટાંત શ્લોક આપ્યો છે. પૂરમેકાદશ દ્વારમ મજસ્યા વક્ર ચેતશ અનુષ્ઠાયન શોચતિ વિમુક્તસ્ચ વિમુચ્યતે. કે કોઈ નગર હોય એવી રીતે એને દરવાજાઓ હોય એવી રીતે આપણું આ શરીર છે એક નગર છે અને એ નગરમાં 11 દરવાજાઓ છે. એ આપણા જે બધા જ ઇન્દ્રિયોના દ્વાર છે એ દરવાજાઓ છે અને એ નગરમાં જીવાત્મા એ રાજા છે. અને મહારાજે પણ મધ્યના 12મા વચનામૃતમાં એ શરીરરૂપી નગરની વાત કરી છે. ત્યારે એ નગર અને રાજા બંને જુદા છે એમ આપણો આત્મા અને દેહ બંને જુદા છે. તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે હુ એમ આઈ, શું કહીશું? મગનભાઈ, છગનભાઈ, રમેશ, મહેશ? નહીં, એટલે વ્યવહારિક રીતે ક્યાંય ચેકમાં સાઇન કરવાની હોય ત્યારે બધું રાખવાનું, નહીં તો ત્યાં તકલીફ થશે. પણ આવી રીતે જ્યારે આપણે અધ્યાત્મ રીતે ચર્ચા કરતા હોઈએ ત્યારે હું એમ આઈ તો આપણે આત્મા છીએ, હું આત્મા છું, જીવ છું. મહારાજ નીલકંઠવર્ણી વેશે ફરતા કોઈ કહે કે તમારું નામ શું તો આત્મા. ક્યાંથી આવ્યા છો? અનિર્દેશથી. ત્યારે એવા જ આપણે છીએ, આપણે પણ એ જીવ છીએ અને આપણે આત્મા છીએ. તો આપણો પહેલો પ્રશ્ન થયો, હુ એમ આઈ, હું કોણ છું. બીજો પ્રશ્ન હવે સમજવાનો છે, ફ્રોમ વેર એમ આઈ, હું ક્યાંથી છું, હું ક્યાંથી આવ્યો છું. જો આને થોડુંક સમજીએ, ધારો કે આપણો જન્મ 1999માં થયો હોય, કોઈનો 99માં, કોઈનો 95માં. ધારો કે 1999માં તમારો જન્મ થયો છે, તો 1995માં તમે ક્યાં હતા, તમારું અસ્તિત્વ હતું? જો હતું તો ક્યાં? હેલો, ખ્યાલ છે? નથી ખબર, આપણને નથી ખબર. બસ આ જ માન્યતાને લઈ અને આજે માણસો એમ માને છે કે આપણે હતા જ નહીં. 1999માં આપણો જન્મ થયો અને પછી આપણે જીવતા થયા, આજે 2020 આપણે પહોંચ્યા છીએ, 2050-60 આપણું મૃત્યુ એટલે પૂરું. આપણું અસ્તિત્વ આટલા જ સમયમાં છે? નહીં, સમય સાથે આપણા અસ્તિત્વને કોઈ લેવા દેવા નથી. આપણું અસ્તિત્વ શાશ્વત છે, આત્મા એ શાશ્વત છે, ક્યારેય એ બદલાતો નથી. એવો ને એવો છે. બદલાય છે શું? તો આ સ્થૂળ શરીર, આપણા ભાવો, એ બધું બદલાય છે, પણ શરીર શાશ્વત છે. આ વાતને આપણે શાસ્ત્ર દ્વારા સમજી છે, પરંતુ હજી મનમાં એની દ્રઢતા એ કરવી બહુ કઠણ છે, કારણ કે દેખાતું નથી. બીજું, આજે ઘણા સમાજમાં, આપણે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં તો પુનર્જન્મ અને પૂર્વજન્મને માનવામાં આવે છે, પરંતુ આ પૃથ્વીના પટ ઉપર મોટી સંખ્યામાં ફેલાયેલો યહૂદી ધર્મ, ખ્રિસ્ત ધર્મ અને મુસ્લિમ ધર્મમાં આ વાતને સ્વીકારવામાં આવતી નથી. બીજું, ભારતમાં પણ કેટલાક ચારવાકવાદીઓ છે, ભૌતિકવાદીઓ છે, એ પણ આ વાતને સ્વીકારતા નથી. એમ કહે છે કે પીત્વા પીત્વા પુનઃ પીત્વા, પીત્વા પતતી ભૂતલે, ઉત્થાય ચ પુનઃ પીત્વા, પુનર્જન્મ ન વિદ્યતે. આવું નથી કહેતો, નહીતર વળી આટલો કટકો કરીને બીજા મુક્ષિક સ્વામી તો આવી વાતો કરે છે ચારવાકની. પીત્વા પીત્વા પુનઃ પીત્વા એટલે કે પી, ખૂબ પીવો. હું પીવો એ તો ખબર છે ને, ખૂબ પીવો, પીવો પીવો, પીને પડી જાવ ને ઊભા થઈને પાછો પીવો, કારણ કે પુનર્જન્મ તો કાંઈ છે નહીં. બસ આવી માન્યતાને લઈને માણસ એ આજે ઈટ ડ્રિંક એન્ડ મેરી, ખાઓ પીવો ને મોજ કરો, એક ભગવાને જિંદગી આપી છે તો શા માટે આ બધું બંધનોમાં, ધર્મના બંધનોમાં 5-5 કલાક પૂજા ને આ તે. ભાઈ, આ માન્યતા તદ્દન ખોટી છે. આ એક ભૌતિકવાદીની માન્યતા છે અને આજે સમાજ આ દિશામાં જઈ રહ્યો છે. પરિણામે આજે ચોરી, લૂંટફાટ, બળાત્કાર, ન સાંભળી શકાય એવા કિસ્સાઓ આજે સમાજમાં બની રહ્યા છે. એનું શું કારણ છે? માણસની સાયલેન્ટલી આ માન્યતા ગોઠવાઈ ગઈ છે. એટલે એક મનમાં દ્રઢ કરવા, આપણે પછી આ બધાને કહીએ ને કે ભાઈ પુનર્જન્મ છે, આપણે જન્મ પછીનું પણ વિચારવું જોઈએ. હવે જન્મ પછી કોણે જોયું છે? જોયું નથી તો ભાઈ નથી. હે, આપણે કે અમેરિકા જોયું છે? સાંભળ્યું છે તો આપણે માનીએ છીએ કે અમેરિકા છે. આપણે આપણું મગજ જોયું છે તો શું નહીં હોય? ચાલો, જોવાની વાત અલગ, આપણે પછી એને કહીએ ને કે ભાઈ પુનર્જન્મ છે, શાસ્ત્રોમાં લખ્યું છે, આમ છે આમ છે, તો દલીલ શું કરે ખબર છે? એમ કે પુનર્જન્મ, પૂર્વજન્મની સ્મૃતિ થતી નથી. આપણને પુનર્જન્મ હોય, પૂર્વજન્મ હોય તો આપણને એની સ્મૃતિ થવી જોઈએ ને, પણ એની કાંઈ સ્મૃતિ તો થતી નથી, તો પછી પુનર્જન્મ હોવાની વાત જ અહીં નાબૂદ થઈ જાય છે. આવી દલીલો હોય પણ ભાઈ, અને ઘણીક વાર તો આપણને પણ એમ થઈ જાય, એવી એવી દલીલો થાય, આપણને પણ એમ થઈ જાય કે ભાઈ પુનર્જન્મ તો નહીં હોય, કારણ કે આપણને યાદ તો આપણા જન્મ જ પછીનું જ છે. નાના થયા, નાના હતા, મોટા થયા, એટલા એટલા એટલા ભેણા ગેણા, આગલા જન્મનું તો નામ, ઠામ, માતા પિતા કોઈ યાદ નથી. પહેલી વાત, આપણે માની લઈએ ચાલો કે પૂર્વ જન્મની સ્મૃતિ નથી થતી, પણ એનો મતલબ એવો નથી કે પૂર્વ જન્મ નથી. આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે સ્મૃતિ આપણી શક્તિની એક મર્યાદા છે, આપણી યાદદાસ્ત એની મર્યાદા છે, અમુક સમયે ભૂલાઈ જાય છે. ચાલો હું તમને પ્રશ્ન પૂછું કે 2014 માં 31 સપ્ટેમ્બર વેર યુ વર, ક્યાં હતા તમે? તેથી તમે શું કર્યું હતું? તેથી તમે કેવા કપડા પહેર્યા હતા? કોને મળ્યા હતા? કેન યુ રિમેમ્બર? યાદ કરી શકશો? નહીં, નથી યાદ રહેતું. કારણ કે આપણી યાદદાસ્તની એક મર્યાદા છે. હવે આ જન્મનું પણ આપણને યાદ ન હોય તો વિચાર કરો, પૂર્વ જન્મનું તો ક્યાંથી યાદ હોય? બીજી વાત, માણસનો જન્મ અને મૃત્યુ થાય ત્યારે એક આઘાતજનક દુઃખ લાગે છે, એ આપણે જોઈએ છીએ અને શાસ્ત્રોમાં પણ લખેલું છે કે જ્યારે જન્મ થાય ત્યારે ગર્ભવાસનું દુઃખ હોય, મૃત્યુ થાય ત્યારે શરીર ત્યાગનું દુઃખ, એક એક રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ લખ્યું છે. એ દુઃખના આઘાતમાં માણસની યાદદાસ્ત જતી રહી છે. આજે પણ કોઈને કંઈક એવો આઘાત લાગી જાય ત્યારે માણસોને જીવતા થકા યાદદાસ્ત જતી રહી છે. તો પછી આ મૃત્યુ અને જન્મની પ્રક્રિયામાં યાદદાસ્ત જતી રહી, સ્મૃતિઓ નાશ પામી જાય, એ કાંઈ નવીન વાત નથી. ચાલો ત્રીજું એ સમજી લીધું, પણ ત્રીજી વાત કે જો આપણને સ્મૃતિ નથી થતી, એ જ ભગવાનની આપણા ઉપર સૌથી મોટી કૃપા છે. કારણ કે યાદ રાખવું ને એ આપણા હાથની વાત છે. સમજો, યાદ રાખવું એ આપણા હાથની વાત છે, પણ ભૂલવું ને એ આપણા હાથની વાત નથી. તમને કોઈને કહે તમારું નામ ભૂલી જાઓ, ભૂલી શકશો? તમારા માતા પિતાનું નામ ભૂલી જાઓ, ભૂલી શકશો? તમારા દીકરાનું નામ ભૂલી જાઓ, ભૂલી શકશો? આપણે મિત્રોને રમતમાં કહીએ કે ભાઈ આજે હું તને ભૂલી ગયો, તારું મારી સાથે કોઈ લેવા દેવા નહીં, પણ એ મિત્ર એટલો જ ખટકતો હોય છે. અરે 30-50 વર્ષ પહેલા કોઈ એક નાનકડું મેણું માર્યું હોય ને, એ આપણે જિંદગી ભર યાદ રહી જાય છે, એ ભૂલાતું નથી. ભૂલવું એ આપણા હાથની વાત નથી. યાદ રાખી શકાય એને સતત ધ્યાનથી વાંચતા યાદ રહી શકે, એટલે જ જગતને ભૂલવા માટે યોગીઓ કેટલી કડી સાધનાઓ કરે છે. ભૂલવું એ આપણી હાથ વાત નથી. એક વખત પુનર્જન્મની પૂર્વજન્મની સ્મૃતિ આપણને થઈ જાય, પછી આ જન્મમાં જીવવું એ અશક્ય વાત બની જાય. તુર્કિસ્તાનની એક ઘટના ધ્યાનથી સાંભળજો, રૂવાડા બેઠા કરી દેવી વાત છે. તુર્કિસ્તાનની એક ઘટના, એક ગામમાં 30 બાળકો નજીકના સમયમાં જન્મ થયા બધાના, પણ આ 30 બાળકોનું વર્તન એ સામાન્ય બાળક કરતા એકદમ જુદું. આખો દિવસ એ ગામની કબ્રસ્તાનમાં કબરોના પથ્થરો ઉપર જઈને બેસે. ત્યાં ન હોય તો ગામમાં એક જૂનું ખંડેર મકાન હતું ત્યાં જઈને બેસે. બીજા કોઈ સાથે રમવું ગમવું ન કે બાળકનું જીવન તો કેટલું હસતું ખીલતું હોય, પણ આ બાળકો 30-30 બાળકો આવા કબરો ઉપર કા પછી ત્યાં પથ્થરો ઉપર ખંડેરોમાં. એટલે ગામના લોકોને આશ્ચર્ય થાય, એના માતા પિતાઓને ચિંતા થાય, આ બધું શું છે. એક વખત કોઈ સાયકોલોજીસ્ટની મુલાકાત થઈ, એમણે આ બાળકોને સંશોધનના વિષય બનાવ્યા. સંશોધન કર્યું, છેલ્લે હિપ્નોટાઇઝ પ્રક્રિયા દ્વારા, સંમોહન પ્રક્રિયા દ્વારા એમને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ કરાવવામાં આવી, અને એ સ્મૃતિ થતા એવું રાજ રહસ્ય ખુલ્યું કે બાળકો ઘણા વર્ષો પહેલા આ ગામના રહેવાસી હતા, અને ઘણા વર્ષો પહેલા કોઈ આક્રમણના કારણે આ ગામ એ નાશ પામેલું, અને એમાં આ પૂર્વજન્મમાં મરાયા હતા, અને ખંડેરો પણ એ વખતે નાશ પામેલા હતા, એ યથાવત હતા. એટલે ખંડેરોની સ્મૃતિને લઈ અને ત્યાં જઈને બેસતા, પોતાની કબરોના પથ્થરો ઉપર જઈને બેસતા. વિચાર કરો, એક વખત પૂર્વજન્મની સ્મૃતિ થઈ હોય પછી જીવવું કેટલું મુશ્કેલ થઈ જાય. એટલે ગાંધીજીએ પોતાના શબ્દોમાં લખ્યું છે કે પૂર્વજન્મની સ્મૃતિ નથી થતી, એ ભગવાનની આપણા ઉપર દયા છે. કારણ કે પૂર્વજન્મની સ્મૃતિ કરીને પણ આપણને એનો શો લાભ થવાનો છે? અને જો પૂર્વજન્મની સ્મૃતિ થતી હોત તો એમનો બોજો આપણે માથા ઉપર લઈને ચાલવું પડત, આપણું જીવન એ ભારરૂપ બની જાત. આ ગાંધીજીના શબ્દો છે. વિનોબા ભાવે પણ આ બાબતમાં લખ્યું, એમણે એવું કહ્યું કે જો પૂર્વજન્મની સ્મૃતિ થતી હોત તો આપણું જીવન એ બદલો લેવામાં જ વળફાઈ જાત. કારણ કે પૂર્વજન્મમાં આપણે કૂતરો કે ગધેડા હશું ને કોઈ એકબીજાને પાટું માર્યું હોય, અને યાદ રહી ગયું હોય તો નથી બદલો લેવા. આજે પણ કોઈને કઈ વેણ કહી દીધું તો આખી જિંદગી બદલો લેવામાં કાઢી નાખે. એટલે પૂર્વજન્મની સ્મૃતિ નથી થતી, એ જ આપણું જીવન, એ ભગવાનની દયા છે. તો આ ત્રણ કારણો લઈને પૂર્વજન્મની સ્મૃતિ ભગવાને આપણા એક બોડી મિકેનિઝમમાં નથી ગોઠવી. છતાંય પૂર્વજન્મનું અસ્તિત્વ સિદ્ધ કરતી એવી સેંકડો ઘટનાઓ છે કે જેમાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ છે. અત્યાર સુધી વિજ્ઞાન ક્ષેત્રે આ બાબતને, આ વિષયને એક ભ્રમ અને શંકાઓ માની અને દૂર રાખવામાં આવેલો. પરંતુ આજે વિજ્ઞાન ક્ષેત્રે પણ આના ખૂબ સંશોધનો થયા છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં, આપણા ઐતિહાસિક ગ્રંથોમાં તો આ વાત લખેલી જ છે. શ્રીમદ ભાગવતમાં ઋષભદેવ ભગવાનના પુત્ર જડભરતજીનું આખ્યાન છે. ભરતજી પૂર્વે સમગ્ર પૃથ્વીનું રાજ્ય કરતા હતા. બધું છોડી વનમાં ગયા. વનમાં મૃગ બાળમાં પોતાને બંધન થયું. બીજો અવતાર મૃગલાનો આવ્યો. પણ એ જ્ઞાન એમને એમ હતું, પૂર્વજન્મનું જ્ઞાન. કારણ કે ભગવાન ભજવા નીકળ્યા હતા અને પસ્તાવો થયો. ગોપાળાનંદ સ્વામીએ પણ વાતોમાં લખ્યું કે એક વખત જો ભગવાનનું જ્ઞાન થાય પછી જાતું નથી. તો એ પૂર્વજન્મનું જ્ઞાન હતું એટલે મૃગના અવતારમાં ખૂબ પસ્તાવા સાથે એમણે દેહનો ત્યાગ કરી દીધો. પછી બ્રાહ્મણને ઘેર અવતર્યા. મહારાજ વચનામૃતમાં લખ્યું કે બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા. પછી એ જ્ઞાનને લઈને એમણે સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં. રહુગણ રાજાને ઉપદેશ કર્યો. આ વાત આપણે ખૂબ પ્રસિદ્ધ છે અને ભાગવતની કથાઓમાં બધા કથાકારો આ વાત કરે છે. તો આ વાત એ ત્રણ જન્મની વાત છે, એક નહીં, બે નહીં, પણ ત્રણ જન્મની વાત. એક આત્મા છે પણ ત્રણ દેહમાં બદલે છે. ચાલો એ વાત પણ કદાચ પુરાણોની, અને એમ લાગે કે ઘણાને આજના ભણેલા બહુ હોય એને એમ થાય કે આ તો મિથોલોજી છે, ખોટી વાતો છે. પુરાણોમાં તો આ મનોરંજન માટે વાતો લખાયેલી છે. ભાઈ, મનોરંજન માટે નથી. ચાલો એ વાત છોડીએ. 200-250 વર્ષ પહેલાની ઐતિહાસિક વાત. એક વખત ભગવાન સ્વામિનારાયણ અડાલજની વાવ ઉપર પધાર્યા. સંતો ભક્તો બધા સાથે હતા. એક સુંદર વૃક્ષની નીચે ઉતારો કર્યો. એ વખતે નિષ્કુળાનંદ સ્વામી ભેળા હતા. અને નિષ્કુળાનંદ સ્વામી એટલે સ્વામીને કોતરણી કામ એ ખૂબ ગમે. અને બરોબર એ વખતે ત્યાં અડાલજની વાવ ઉપર સુંદર કોતરણી કામ દ્રષ્ટિમાં આવ્યું. અને જેને જેનું અંગ હોય એમાં તરત રસ જાગે. પછી ભગવાનનો ભક્ત હોય તો ભગવાન માટે રસ જાગે. એટલે તરત જ સ્વામી ત્યાં ગયા અને જોવા લાગ્યા સુંદર કોતરણી છે. એમ કરતા કરતા ત્યાં એક શિલાલેખ હતો, એ સ્વામીના નજરે ચડ્યો. સ્વામીએ વાંચ્યું તો એમાં એવું લખેલું હતું કે આ વાવ મેં કરાવી છે તે મારા પોતાના પૈસાના છત દેખાડવા સારું નથી કરાવી, કે પોતાના વખાણ સારું નથી કરાવી. આ વાવ એ મારા આત્માના કલ્યાણ માટે કરાવી છે. કોઈ સંત મહાત્મા આવી અને અહીંયા સ્નાન કરશે તો મારું કલ્યાણ થશે. આ વાવનો ખર્ચ તો હું બધો લખી શકતી નથી, પરંતુ ગાડાના ઊંઝામણના લાખ રૂપિયા થયા છે. આટલા શબ્દો એ વાવના શિલાલેખમાં લખેલા હતા. એટલે સ્વામીએ એ મહારાજને વાત કરી, મહારાજ આવી રીતે અહીં શિલાલેખ છે. સંતો ભક્તો સાથે મહારાજ ત્યાં આવ્યા, વાતો કરી. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ આપ તો સર્વજ્ઞ છો, ઈશ્વરોના ઈશ્વર છો, પ્રભુ આપ આ હકીકત શું છે કહો. મહારાજ મંદ હાસ્ય કરતા કરતા બોલ્યા, સાંભળો સંતો ભક્તો, ઘણા વર્ષો પૂર્વે રાણકી દેવી કરીને એક રાજકન્યા હતા, તેમણે આ વાવ કરાવેલી છે. મૂળ એ તો રજપૂત રાજાના દીકરી હતા, પરંતુ કોઈ સંજોગો વશાત એમણે સુલતાનના જનાનખને જવું પડેલું. પરંતુ એમને હિન્દુ ધર્મના એટલે કલ્યાણની ઈચ્છા હતી એટલે આ વાવ કરાવી છે. ચાલો સંતો ભક્તો, આજે આપણે આ વાવમાં સ્નાન કરીશું અને એમનું કલ્યાણ થશે. આવતા જન્મમાં એ સત્સંગમાં જન્મ ધારણ કરશે, અમારો યોગ થશે અને એનું કલ્યાણ થશે. અને સત્ય વાત ઐતિહાસિક આપણા ગ્રંથોમાં લખાયેલી કે એ જ પેટલાદના, પેટલાદ પાસેના ધર્મજ ગામમાં કેસરી સિંહને ત્યાં એમનો જન્મ થયો. દીકરીનું નામ રાખવામાં આવ્યું કુશળ કુંવરબા. ધર્મપુરમાં એમનો વિવાહ થયો. મહારાજે પરમ ચૈતન્યાનંદ સ્વામીને મોકલી અને એ દિવ્ય આત્માને એ સત્સંગ કરાવ્યો. પછી મહારાજ થોડા સમય પછી ત્યાં પધાર્યા, ખૂબ આગતા સ્વાગતા કરી. મહારાજમાં કેવું હેત હતું, મહારાજે વચનામૃતમાં પણ એમને યાદ કર્યા છે. કુશળ કુંવરબા જેવા દર્શન કરે એવા તો કોઈને ન આવડે. એ કુશળ કુંવરબા એ 15 દિવસ પછી મહારાજ મળ્યા અને 15 દિવસ પછી જ એમણે દેહનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સીધા આવ્યા. પૂર્વ જન્મના રાણકી દેવી એ જ આ કુશળ કુંવરબા થયા. આ ઐતિહાસિક વાત છે. અડાલજની વાવ પણ આજે જગ પ્રસિદ્ધ છે. ઐતિહાસિક ગ્રંથોમાં પણ આ વાત લખાયેલી છે અને આજે ધર્મપુરમાં પણ એ કુશળ કુંવરબાના એ પ્રસાદીના સ્થાનો બધા યથાવત છે. ચાલો કદાચ આ પણ એક આધ્યાત્મિક વાત રહી, એટલે થોડુંક એમ લાગે કે ગ્રંથો શાસ્ત્રો એ બધું કદાચ સાચું જ છે, છતાંય કોઈકના મનમાં એમ થાય તો વિજ્ઞાન તો એકદમ 100% એ દેખાડી આપે છે ને, અને એ કદાચ વધારે માયનામાં આવે. માનવું જોઈએ ઓલું, પણ કદાચ આ વધારે માયનામાં આવે. તો આજે વૈજ્ઞાનિકોએ પણ એવા ઘણા બધા પ્રસંગો કિસ્સાઓ એ ભેળા કર્યા છે. આ બાબતમાં પહેલા તો વિજ્ઞાન છે ને એ માનતું જ નહોતું. આગળ નહોતું વાત કરી એમ, ભ્રમ અને શંકાઓ માની અને એમણે આ વિષયને સાઈડમાં રાખ્યો હતો, સાઈડ આઉટ કર્યો હતો. પરંતુ થોડા સમય પહેલા જ એ વિજ્ઞાનમાં 2 શાખાઓ નવી રચવામાં આવી, પેરાસાયકોલોજી અને સાયકિકલ રિસર્ચ. અને એમાં એના આધારે આ પૂર્વજન્મના કિસ્સાઓ એ સાબિત અને ભેળા કરવામાં આવ્યા. ડૉક્ટર ઇયાન સ્ટીવન્સ, નેટ ઉપર તમે સર્ચ કરી શકો છો, રિઇન્કાર્નેશન રિસર્ચ ઉપર એમણે ખૂબ સંશોધનો કર્યા, એક પુસ્તક લખ્યું. આખા ભારત ઉપર પોતાના 37 વર્ષ સુધી વિચરણ કરી અને એમણે 3000થી વધુ પૂર્વજન્મના સ્મૃતિના કેસો ભેળા કર્યા. એ પુસ્તક લખ્યું અને ઓલ્ડ સોલ્સ એમને નામ આપ્યું. 1999માં એ પબ્લિશ થયેલું. આ ઉપર જીમ ટકર કરીને એક મનોવૈજ્ઞાનિક, એમણે પણ નાના બાળકોના પુનર્જન્મના કેસો એમણે ભેળા કર્યા છે. આવા ઘણા વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, એ બધી વાતો નથી કરવી, પણ એમાંનો એક કિસ્સો આપણે સાંભળીએ. ઇઝરાયલમાં જેરુસલેમ કરીને એક પ્રદેશ છે, નેટ ઉપર સર્ચ કરશો તો જાણવા મળશે. એ જેરુસલેમમાં રહેવ્યા કરીને ક્વાર્ટર્સમાં એક ડોક્ટર મોરિસ કરીને દંપતી પરિવાર રહે. એ ડોક્ટર મોરિસ એક દિવસ પોતાના ક્લિનિકમાં કંઈક કામ કરતા હતા, વ્યસ્ત હતા. એ વખતે અચાનક એમના પત્ની દોડતા દોડતા હાફતા હાફતા આવીને કહેવા લાગ્યા, તમે ઝડપથી ઘરે આવો, આપણો નાનો દીકરો ડેવિડ એ કંઈક વિચિત્ર વર્તન કરે છે, મને તો કાંઈ સમજાતું નથી, તમે ઝડપથી ઘરે આવો. એટલે આવી રીતે હાફતા જોઈ, એકદમ બેબાકળા જોઈ અને ડોક્ટર મોરિસને પણ આશ્ચર્ય લાગ્યું. એ તરત જ ઘેર આવ્યા. ઘેરે આવીને જોયું તો ડેવિડ, એ નાનકડો અમથો ડેવિડ, એ કોઈક સુંદર મોડલ તૈયાર કરતો હતો. જેમ કોઈક નાનો એન્જિનિયર એ સરસ મજાનું મોડલ તૈયાર કરે, એવી રીતે મોડલ તૈયાર કરતો હતો. મોડલ તૈયાર થયું ત્યાં સુધી તો બંનેએ જોયું, નિહાળ્યું. તૈયાર થયા પછી જરાક નજરથી નજીક આવીને દ્રષ્ટિ માંડીને જોયું તો ડોક્ટર મોરિસના આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે મોડલ કોઈ સામાન્ય આલતું ફાલતું મોડલ ન હતું. એ મોડલ એમણે 3 અઠવાડિયા પહેલા રાષ્ટ્રીય મ્યુઝિયમમાં જોયેલું મોડલ હતું અને એ મ્યુઝિયમમાં રહેલું મોડલ એ 3000 વર્ષ પૂર્વે ઇઝરાયલના એક સમ્રાટે દેવાલય બંધાયેલું હતું એનું મોડલ હતું. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આ નાનકડા ડેવિડે, 6 વર્ષના ડેવિડે એમણે મોડલ જોયું નથી, છતાંય આ બનાવી કઈ રીતે શીખો. બીજી વાત, એ 6 વર્ષનો ડેવિડ, ગમે એવો 6 વર્ષનો છોકરો હોય, એ આવું મોડલ તૈયાર ન કરી શકે. પણ આ દીકરાએ આ મોડલ તૈયાર કઈ રીતે કર્યું? નજીક જઈ માથે હાથ ફેરવી ડોક્ટર મોરિસે પૂછ્યું, બેટા આ શું બનાવ્યું તે? બીજું આશ્ચર્ય, ત્રીજું આશ્ચર્ય કે એ છોકરો જે ભાષામાં બોલ્યો એ ભાષા આ ડોક્ટર મોરિસના સમજવામાં ન આવી. કંઈક અલગ જ ભાષા હતી. અને પાછો આમ કડકડાટ બોલે. હવે તમારો દીકરો નાનો હોય ને ગુજરાતી બોલતો હોય અને અચાનક ઇંગ્લિશ આમ તડતડાટી બોલવા મળે, કાંઈ સમજાય તમને? બસ આવું જ આ ડોક્ટર મોરિસ સાથે થયું. એટલે એને તો કઈ સમજાણું નહીં, પણ તું પોતાના પત્ની હતા એને કીધું કે ઓલું ટેપ રેકોર્ડર લાવ. ઇશારો કરી ટેપ રેકોર્ડર મંગાવ્યું. ટેપ રેકોર્ડર બાજુ મૂકી ફરી પૂછ્યું અને ફરી પાછું એ જ ભાષામાં એ જ શબ્દો બોલ્યો એટલે તરત જ રેકોર્ડિંગ થઈ ગયા. અને એ ડોક્ટર મોરિસ એ ઘરેથી સીધા પોતાના રાષ્ટ્રીય મ્યુઝિયમમાં આવ્યા. એ મ્યુઝિયમમાં પોતાના મિત્ર જોવી હર્મનને મળ્યા અને એમને વાત કરી કે મારો 6 વર્ષનો નાનકડો દીકરો ડેવિડ એ આવી રીતે વર્તન કરે છે, આવું એણે મોડલ તૈયાર કર્યું અને આ શબ્દો એના છે. એટલે જુવી હર્મને ધ્યાનથી શબ્દો સાંભળ્યા, એ પણ 1 મિનિટ શ્વાસ ચૂકી ગયા. કારણ કે આ શબ્દો એ કોઈ સામાન્ય ભાષાના ન હતા, એ તો ખૂબ અતિ પ્રાચીન ભાષા, એ હિબ્રુ ભાષાના શબ્દો હતા. એમણે ડોક્ટર મોરિસને કહ્યું કે જો આ તમારો દીકરો જે ભાષા બોલ્યો છે એ કોઈ સામાન્ય ભાષા નથી, આ ખૂબ પ્રાચીન ભાષા છે અને આજે ખૂબ ઓછા લોકો જાણે છે અને આટલું પરફેક્ટ તો કોઈ બોલી શકતા નથી. હું પણ આ ભાષાને જાણું છું, પરંતુ ખૂબ અભ્યાસ પછી હું આ શબ્દોને ઓળખી શકીશ. ડોક્ટર મોરિસે કહ્યું ગમે તેમ કરો પણ આ શબ્દોને ઓળખી બતાવો, આ શું બોલ્યો. જુવી હર્મને થોડા અભ્યાસ પછી એમણે શબ્દો નોંધ્યા. એ શબ્દો પુસ્તકમાં લખાયેલા છે, એ જ શબ્દો હું તમને કહું. એ છોકરો એવું બોલેલો એ વખતે કે હે નગરવાસીઓ, હું તમારો સમ્રાટ છું, મારા આદેશનું તમે પાલન કરો, હું તમને ગૌરવ તરફ લઈ જઈશ. આ શબ્દો એ 6 વર્ષના ડેવિડના હતા. બોલે છે શું? હું સમ્રાટ છું. જુવી હર્મન ને મોરિસ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા. છેલ્લે મોરિસે કહ્યું કે તમે મારા મિત્ર છો, મારો એક મિત્ર સાયકોલોજિસ્ટ છે, એમનું નામ પણ એમણે આપ્યું એલર્બીચ કરીને એ ડોક્ટર. એ બંનેને એમણે ઘરે રાખ્યા. થોડા દિવસ સુધી આ ડેવિડના વર્તન ઉપર એમણે સંશોધનો કર્યા અને છેલ્લે અમુક રહસ્યો ખુલ્યા. એક રહસ્ય એવું હતું કે જ્યારે ઘરના બધા જ બારી દરવાજા બંધ હોય ત્યારે ડેવિડ એ નાનકડા 6 વર્ષના ડેવિડ તરીકે જ વર્તન કરે, પણ જ્યારે બારી દરવાજા ખોલવામાં આવે અને અચાનક એમાં કોઈ ભૂત અસવાર થાય, એમ એ સમ્રાટનું ભૂત અસવાર થતું અને એ પોતે એ સમ્રાટની જેમ વર્તન કરતો, હિબ્રુ ભાષામાં બોલતો. આ આશ્ચર્ય એમાં કળામાં ન આવ્યું. બીજું આશ્ચર્ય એ હતું, ભૌગોલિક રીતે એમણે નકશાઓ જોયા, ઐતિહાસિક સંશોધનો કર્યા પછી ખ્યાલ આવ્યો કે 3000 વર્ષ પૂર્વે આ દેશમાં એક ડેવિડ નામનો સમ્રાટ થયો. એ સમ્રાટને એક સુંદર દેવાલય બંધાવવાની ઈચ્છા હતી. એમણે મોડલ તૈયાર કરેલું હતું, એ મોડલ તૈયાર કર્યું, પરંતુ ગ્રુટ લોકોએ એમનો ખૂબ વિરોધ કર્યો અને એ દેવાલય બંધાવવાનું બાકી રહી ગયેલું. એ દેવાલયનું મોડલ આ મ્યુઝિયમમાં હતું અને એ જ મોડલ આ 6 વર્ષના ડેવિડે પોતાની મેળે તૈયાર કરેલું. આ બીજું રહસ્ય. ત્રીજું રહસ્ય એવું હતું કે એ ડેવિડ છે એ જ્યારે જ્યારે ઉત્તર પૂર્વથી પશ્ચિમ દક્ષિણનો પવન વાય ત્યારે એમાં આવા પ્રકારનું વલણ જોવામાં મળતું. આવી રીતે ઐતિહાસિક અને ભૌતિક ભૌગોલિક આ બંને રીતેના ચિહ્નો જોઈ અને બંને ડોક્ટરોએ એવું નક્કી કર્યું કે આ એ કોઈ સામાન્ય 6 વર્ષનો ડેવિડ બાળક નથી, આ તો પૂર્વજન્મમાં એ 3000 વર્ષ પૂર્વે થયેલો આ દેશનો સમ્રાટ ડેવિડ છે. હવે વિચાર કરો, તમે આ ડેવિડને શું માનશો? 6 વર્ષનો ડેવિડ માનશો કે પછી 3000 વર્ષ પૂર્વે થયેલો સમ્રાટ ડેવિડ? તો જુઓ, પછી આ ઘટના કોઈ મારી કાલ્પનિક બનાવેલી ઘટના નથી, હો એકદમ સત્ય ઘટના અને લખાયેલી નામ સહિત સ્થાન સહિત આપેલી ઘટના છે. અને આવી કોઈ એક નહીં, પણ સેંકડો ઘટનાઓ આજે વિજ્ઞાનના હાથમાં આવી છે અને વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે પુનર્જન્મ છે. જ્યારે આ વાતને આપણા હિન્દુ શાસ્ત્રોમાં બહુ સરળતાથી સમજાવવામાં આવી છે. મહારાજ પ્રથમના 21મા વચનામૃતમાં કહે છે, આ જીવ છે એ પૂર્વે 84 લાખ યોનિમાં ફરી ફરીને આવે છે. આ જગતમાં જેટલી કૂતરી છે, મીનડી છે, એના પેટે એમણે જન્મ લીધો છે. જેટલી સ્ત્રીઓ છે એમના પેટે એમણે જન્મ લીધો છે. જેટલી સ્ત્રીઓ છે એને પોતાનો પતિ કર્યો છે, એનો એ પતિ થયો છે. જેટલી જેટલા પુરુષો છે એ પોતે સ્ત્રી રૂપે થઈને એને પોતાના પતિ કર્યા છે. મહારાજે અંત્યના 39મા વચનામૃતમાં કહ્યું કે આ સમુદ્રમાં જેટલું પાણી છે એટલું તો એ પોતાની માતાનું દૂધ ધાયવો છે. વિચાર કરો, આપણે કેટલા કાળથી આ 84 લાખમાં ભટકી રહ્યા હશું. ત્યારે આજના આ પ્રવચનમાં આપણે બે વાત સમજ્યા, એક હુ એમ આઈ અને બીજી ફ્રોમ વેર એમ આઈ. હુ એમ આઈ નો આન્સર આપણે બહુ સામાન્ય પણ દ્રઢ કે હું આત્મા છું, અને ફ્રોમ વેર એમ આઈ એનો આન્સર આ પુનર્જન્મની તમામ ઘટનાઓ પરથી આપણે નક્કી કર્યું કે આપણે અનંતકાળથી 84લાખોમાંથી ભટકતા આજે આ પરિવારમાં, આ સ્થાનમાં, આ રાજ્યમાં, આ કુળમાં, આ નામના, આ દેહમાં આવીને બેઠેલા એક આત્મા છીએ. બસ છેલ્લી સારરૂપ આ બે વાતોને આપણે યાદ રાખી અને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે આપણને આ બે વાતનો અતિ દ્રઢ નિશ્ચય થાય અને પછી એ આત્માના કલ્યાણ માટે અમારો પ્રયત્ન થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.